श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 19। विविध प्रकारना व्रत स्नान अने तर्पणनी विधि तथा अन्न वगैरे पर्वतोना दाननी प्रशंसामां राजा धर्ममूर्तिनी कथा। पुलत्स्यजी कहे छे, हे राजन, ज्येष्ठ पुष्करमां गाय, मध्यम पुष्करमां जमीन અને કનિષ્ઠ પુષ્કરમાં સુવર્ણ આપવું જોઈએ। આજ ત્યાંને માટે દક્ષિણા છે। પ્રથમ પુષ્કરના દેવતા શ્રી બ્રહ્માજી, બીજા ભગવાન શ્રી વિષ્ણુ અને ત્રીજા શ્રી રુદ્ર છે। આ પ્રમાણે ત્રણેય દેવતા ત્યાં અલગ અલગ સ્થિત છે। હવે હું બધા વ્રતોમાં ઉત્તમ મહાપાતક નાશક નામના વ્રતનું વર્ણન કરું છું। આ ભગવાન શંકરનું બતાવેલું વ્રત છે। રાત્રે અન્ન તૈયાર કરીને કુટુંબવાળા બ્રાહ્મણને બોલાવવું અને તેને ભોજન કરાવીને એક ગાય, સુવર્ણમય ચક્રથી યુક્ત ત્રિશૂળ તથા બે વસ્ત્ર, ધોતિયું અને ચાદરનું દાન કરવું। જે મનુષ્ય આ પ્રમાણે પુણ્ય કરે છે તે શિવલોકમાં જઈને આનંદનો અનુભવ કરે છે। આ જ મહાપાતક નાશક વ્રત છે। જે એક દિવસ એક સમય ભોજનનું વ્રત લઈને, એક જ અન્નનું ભોજન કરીને, બીજા દિવસે તલની ગાય અને વૃષભનું દાન કરે છે તે ભગવાન શંકરના પદને પ્રાપ્ત થાય છે। આ પાપ અને શોકનો નાશ કરનાર રુદ્રવ્રત છે। જે એક વર્ષ સુધી એક દિવસના અંતરે રાત્રે ભોજન કરે છે તથા વર્ષ પૂરું થાય ત્યારે નીલ કમલ, સુવર્ણમય કમળ અને ખાંડથી ભરેલું પાત્ર તથા બળદનું દાન કરે છે તે ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે। આ નીલ વ્રત કહેવાય છે। જે મનુષ્ય અષાઢથી લઈને ચાર મહિના સુધી તેલની માલિશ છોડી દે છે અને ભોજનની સામગ્રીનું દાન કરે છે તે ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે। આ મનુષ્યને પ્રસન્ન કરતું હોવાના કારણે પ્રીતિવ્રત કહેવાય છે। જે ચૈત્ર માસમાં દહીં, દૂધ, ઘી અને ગોળનો ત્યાગ કરે છે અને ગૌરીની પ્રસન્નતાના ઉદ્દેશથી બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને તેમને સુંદર વસ્ત્ર અને રસથી ભરેલા પાત્રનું દાન કરે છે તેના પર ગૌરી દેવી પ્રસન્ન થાય છે। આ ગૌરી વ્રત ભવાનીનો લોક પ્રદાન કરનારું છે। જે અષાઢ વગેરે ચાતુર્માસમાં કોઈ પણ ફળ ખાતો નથી તથા ચાતુર્માસ પછી ઘી અને ગોળ સાથે એક ઘડો તથા કાર્તકની પૂર્ણિમાએ ફરી થોડું સોનું બ્રાહ્મણને દાનમાં આપે છે તે રુદ્રલોકને પ્રાપ્ત થાય છે। આ શિવવ્રત કહેવાય છે। જે મનુષ્ય હેમંત અને શિશિરમાં પુષ્પોનું સેવન છોડી દે છે તથા યથાશક્તિ સુવર્ણના ત્રણ ફૂલ બનાવડાવીને ફાગણની પૂર્ણિમાએ ભગવાન શ્રી શિવ અને વિષ્ણુની અને શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે તેમનું દાન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે। આ સૌમ્ય વ્રત કહેવાય છે। જે ફાગણથી આરંભ કરીને દરેક મહિનાની ત્રીજે મીઠું છોડી દે છે અને વર્ષ પૂરું થયા પછી ભવાનીની પ્રસન્નતા માટે બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને તેને સૈયા અને જરૂરી વસ્તુઓ સહિત ગૃહદાન કરે છે તે એક કલ્પ સુધી ગૌરીલોકમાં નિવાસ કરે છે। આને સૌભાગ્ય વ્રત કહે છે। જે દ્વિજ એક વર્ષ સુધી મૌન ભાવે સંધ્યા કરે છે અને વર્ષના અંતમાં ઘીનો ઘડો, બે વસ્ત્ર, ધોતિયું અને ચાદર, તલ અને ઘંટ બ્રાહ્મણને દાન કરે છે તે સારસ્વત લોકને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછું આવવાનું થતું નથી। આ વ્રતરૂપ અને વિદ્યા પ્રદાન કરનારું સારસ્વત નામનું વ્રત છે। દરરોજ છાણનું મંડળ બનાવીને તેમાં ચોખાનું કમળ બનાવવું, તે કમળ પર ભગવાન શ્રી વિષ્ણુ તથા શ્રી શિવની પ્રતિમા મૂકીને તેને ઘીથી સ્નાન કરાવવું, પછી વિધિવત પૂજન કરવું। આ પ્રમાણે જ્યારે એક વર્ષ પસાર થઈ જાય ત્યારે સામગાન કરનાર બ્રાહ્મણને શુદ્ધ સોનાનું આઠ આંગળનું કમળ અને તલની ગાયનું દાન કરવું તલની ગાયનું દાન કરવું। આ પ્રમાણે કરનાર પુરુષ શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આ સામવ્રત કહેવાય છે। નવમી તિથિએ એક સમયે એક જ અન્નનું ભોજન કરીને કુમારી કન્યાઓને ભક્તિપૂર્વક ભોજન કરાવે તથા ગાય, સુવર્ણ, સિવેલું વસ્ત્ર, ધોતી, ચાદર તથા સોનાનું સિંહાસન બ્રાહ્મણને દાન કરે તેનાથી તે શિવલોકમાં જાય છે। અબજો જન્મ સુધી સ્વરૂપવાન થાય છે, શત્રુ તેને કદી પરાસ્ત કરી શકતા નથી। આ મનુષ્યને સુખ આપનાર વીર વ્રત નામનું વ્રત છે। ચૈત્રથી આરંભ કરીને ચાર માસ સુધી પ્રતિદિન લોકોને વિના માંગીએ જળ પીવડાવે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે અન્ન વસ્ત્રાદિ સહિત જળથી ભરેલું માટલું, તલથી ભરેલું પાત્ર અને સુવર્ણનું દાન કરે। આવું કરનાર પુરુષ બ્રહ્મલોકમાં સન્માનિત થાય છે। આ ઉત્તમ આનંદ વ્રત છે। જે પુરુષ માંસનો પરિત્યાગ કરીને વ્રતનું આચરણ કરે અને તેની પૂર્તિ નિમિત્તે ગાય તથા સોનાનું મૃગ દાન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આનું નામ અહિંસા વ્રત કહે, અહિંસા વ્રત છે। એક કલ્પ સુધી આનું ફળ ભોગવીને અંતમાં મનુષ્ય રાજા થાય છે। માઘ માસમાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને દ્વિજ દંપતીનું પૂજન કરવું તથા તેમને ભોજન કરાવીને યથાશક્તિ વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું, આ સૂર્યવ્રત છે। આનું અનુષ્ઠાન કરનાર પુરુષ એક કલ્પ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે। અષાઢ વગેરે ચાર માસમાં દરરોજ પ્રાતઃ સ્નાન કરે અને પછી કાર્તિકની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને ગૌદાન કરે તો તે મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે। આનું નામ વિષ્ણુ વ્રત છે। જે એક અયનથી બીજા અયન સુધી પુષ્પ અને ઘીનું સેવન છોડી દે છે અને વ્રતના અંતમાં ફૂલોનો હાર, ઘી અને ઘૃત મિશ્રિત ખીર બ્રાહ્મણને દાન કરે છે તે શિવલોકમાં જાય છે। આનું નામ શિલવ્રત છે। જે નિયત સમય સુધી દરરોજ સંધ્યાકાળના સમયે દીપદાન કરે છે તથા ઘી અને તેલનું સેવન કરતો નથી, પછી વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને દીપક, ચક્ર, ત્રિશુળ, સોનું, ધોતી અને ચાદર દાન કરે છે, તે સંસારમાં તેજસ્વી થાય છે તથા અંતમાં રુદ્રલોકમાં જાય છે। આ દીપ્તિ વ્રત છે। જે કાર્તિકથી આરંભ કરીને દરેક મહિનાની ત્રીજના દિવસે રાત્રિ સમયે ગૌમૂત્રમાં બનાવેલી જવની લાપસી ખાઈને રહે છે અને વર્ષ સમાપ્ત થાય ત્યારે ગૌદાન કરે છે તે એક કલ્પ સુધી ગૌરીલોકમાં નિવાસ કરે છે તથા ત્યારબાદ આ લોકમાં રાજા થાય છે। આનું નામ રુદ્રવ્રત છે। આ વ્રત સદા કલ્યાણપ્રદ છે। જે ચાર માસ સુધી ચંદન લગાવવાનું છોડી દે છે તથા અંતમાં સીપી, ચંદન, અક્ષત અને બે શ્વેત વસ્ત્ર ધોતી અને ચાદર બ્રાહ્મણને દાન કરે છે તે વરુણ લોકમાં જાય છે, આ દ્રઢ વ્રત કહેવાય છે। સોનાનું બ્રહ્માંડ બનાવીને તેને તલની ઢગલી પર મૂકવું તથા હું અહંકાર રૂપી તલનું દાન કરવા વાળો છું એવી ભાવના કરીને ઘીથી અગ્નિને તથા દક્ષિણાથી બ્રાહ્મણને તૃપ્ત કરે, પછી માળા, વસ્ત્ર તથા આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને વિશ્વાત્માની તૃપ્તિના ઉદ્દેશથી કોઈ શુભ દિવસે પોતાની શક્તિ અનુસાર ત્રણ તોલાથી અધિક સોનું તથા તલ સહિત બ્રહ્માંડ બ્રાહ્મણને દાન કરે। આ પ્રમાણે કરનાર પુરુષ પૂર્વજન્મથી રહિત બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। આનું નામ બ્રહ્મવ્રત છે। આ મનુષ્યને મોક્ષ આપનારું છે। જે ત્રણ દિવસ માત્ર દૂધ પીને રહે છે અને પોતાની શક્તિ અનુસાર એક તોલાથી વધારે સોનાનું કલ્પ વૃક્ષ બનાવીને તેને એક શેર ચોખા સાથે બ્રાહ્મણને દાન કરે છે તે પણ બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે। આ કલ્પ વૃક્ષ વ્રત જ છે। જે એક મહિના સુધી ઉપવાસ કરીને બ્રાહ્મણને સુંદર ગાયનું દાન કરે છે તે ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે। આનું નામ ભીમ વ્રત છે। જે 20 તોલાથી વધારે સોનાની પૃથ્વી બનાવીને દાન કરે છે અને આખો દિવસ માત્ર દૂધ પીને રહે છે તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, આ ધનપ્રદ નામે વ્રત છે। આ વ્રત 700 કલ્પો સુધી પોતાનું ફળ આપતું રહે છે। માઘ અથવા ચૈત્રની ત્રીજના દિવસે ગોળની ગાય બનાવીને દાન કરે, આનું નામ ગોળ વ્રત છે। આનું અનુષ્ઠાન કરનાર પુરુષ ગૌરીલોકમાં સન્માન પામે છે। હવે પરમ આનંદ પ્રદાન કરનારા મહાવ્રતનું વર્ણન કરું છું। જે 15 દિવસ ઉપવાસ કરીને બ્રાહ્મણને 2 કપિલા ગાયો દાન કરે છે તે દેવો અને અસુરોમાં પૂજિત થઈને બ્રહ્મલોકમાં જાય છે તથા કલ્પના અંતમાં બધાનો સમ્રાટ થાય છે, આનું નામ પ્રભાવ્રત પણ છે। જે એક વર્ષ સુધી માત્ર એક જ અન્નનું ભોજન કરે છે અને ભક્ષ્ય પદાર્થોની સાથે જળના ઘડાનું દાન કરે છે તે કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે. આને પ્રાપ્તિ વ્રત કહે છે. જે પ્રત્યેક અષ્ટમી રાત્રે એક વાર ભોજન કરે છે અને વર્ષ પૂરું થતા દૂધ આપતી ગાયનું દાન કરે છે તે ઇન્દ્રલોકમાં જાય છે. આને સુગતિ વ્રત કહે છે. જે વર્ષા વગેરે ચાર ઋતુમાં બ્રાહ્મણને ઈંધણ આપે છે અને અંતમાં ઘી તથા ગાયનું દાન કરે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ સર્વ પાપહર વૈશ્વાનર વ્રત છે. જે એક વર્ષ સુધી દરરોજ માત્ર ખીર ખાઈને રહે છે અને વ્રતની સમાપ્તિ પર બ્રાહ્મણને એક ગાય અને એક બળદનું દાન કરે છે તે એક કલ્પ સુધી લક્ષ્મીલોકમાં નિવાસ કરે છે. આનું નામ દેવી વ્રત છે. જે દરેક સપ્તમીએ એક વાર રાત્રે ભોજન કરે છે અને વર્ષ સમાપ્ત થતા દુધાળ ગાય દાનમાં આપે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ ભાનુવ્રત છે. જે દરેક ચતુર્થીએ રાત્રે એક વાર ભોજન કરે છે અને વર્ષના અંતે સોનાનો હાથી દાનમાં આપે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ વિનાયક વ્રત છે. જે ચતુર્માસમાં મોટા મોટા ફળોનો પરિત્યાગ કરીને કાર્તિકમાં સોનાના ફળનું દાન કરે છે તથા હવન કરાવીને તેના અંતમાં બ્રાહ્મણને ગાય બળદ આપે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ સૌર વ્રત છે. જે બાર દ્વાદશીનો ઉપવાસ કરીને પોતાની શક્તિ અનુસાર ગાય વસ્ત્ર અને સુવર્ણ દ્વારા બ્રાહ્મણોની પૂજા કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. આ વિષ્ણુ વ્રત છે. જે દરેક ચતુર્દશીએ રાત્રે એક વાર ભોજન કરે છે અને વર્ષની સમાપ્તિ પર એક ગાય અને એક બળદનું દાન કરે છે તેને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આને ત્રંબક વ્રત કહે છે. જે સાત રાત્રિ ઉપવાસ કરીને બ્રાહ્મણને ઘીથી ભરેલો ઘડો દાનમાં આપે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. આનું નામ વરવ્રત છે. જે કાશી જઈને દુધાળ ગાયનું દાન કરે છે તે એક કલ્પ સુધી ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. આ મિત્ર વ્રત છે. જે એક વર્ષ સુધી તાંબુલ છોડીને અંતમાં ગાયનું દાન કરે છે તે વરુણલોકમાં જાય છે. આનું નામ વારુણ વ્રત છે. જે ચંદ્રાયણ વ્રત કરીને સોનાના ચંદ્રમાં બનાવડાવીને દાન કરે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આ ચંદ્રવ્રત કહેવાય છે. જે જેઠ મહિનામાં પંચાગની તપીને અંતમાં અષ્ટમી અથવા ચતુર્દશીએ સુવર્ણની ગાયનું દાન કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે. આને રુદ્રવ્રત કહે છે. જે દરેક તૃતીયાના દિવસે શિવ મંદિરમાં જઈને એક વાર હાથ જોડે છે અને વર્ષ પૂર્ણ થાય ત્યારે દુધાળ ગાયનું દાન કરે છે તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે. આનું નામ ભવાની વ્રત છે. જે આખો માઘ મહિનો ભીનું વસ્ત્ર પહેરે અને સાતમે ગોદાન કરે છે તે કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરીને અંતમાં પૃથ્વી પર રાજા થાય છે. આને તાપક વ્રત કહે છે. જે ત્રણ રાત્ર ઉપવાસ કરીને ફાગણની પૂર્ણિમાએ ઘરનું દાન કરે છે તેને આદિત્ય લોકની પ્રાપ્તિ થાય છે. આ ધામ વ્રત છે. જે વ્રત દરમિયાન ત્રણેય સંધ્યાઓમાં પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યાહ્ન કાળે આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીની પૂજા કરે છે તેને મોક્ષ મળે છે. આ મોક્ષ વ્રત છે. જે શુક્લ પક્ષની બીજના દિવસે બ્રાહ્મણને મીઠાથી ભરેલું પાત્ર વસ્ત્રથી ઢાંકેલું કાંસાનું વાસણ તથા દક્ષિણા આપે છે અને વ્રતની સમાપ્તિમાં ગોદાન કરે છે તે ભગવાન શિવ શ્રી શિવના લોકમાં જાય છે તથા એક કલ્પ પછી રાજાઓનો પણ રાજા થાય છે. આનું નામ સોમવ્રત છે. જે દરેક પ્રતિપદાએ એક જ અન્નનું ભોજન અને વર્ષ સમાપ્ત થાય ત્યારે કમળનું દાન કરે છે તે વૈશ્વાનર લોકમાં જાય છે. આને અગ્નિવ્રત કહે છે. જે દરેક દશમના દિવસે એક જ અન્નનું ભોજન અને વર્ષ સમાપ્ત થતા દસ ગાયો તથા સોનાના દીવાનું દાન કરે છે તે બ્રહ્માંડનો સ્વામી થાય છે. આનું નામ વિશ્વવ્રત છે. આ મહાન પાતકોનું નાશક છે. જે સ્વયં કન્યાદાન કરે છે તથા બીજી કન્યાઓના લગ્ન કરાવી આપે છે તે પોતાની 21 પેઢીઓ સહિત બ્રહ્મલોકમાં જાય છે. કન્યાદાનથી વધીને બીજું કોઈ દાન નથી. ખાસ કરીને પુષ્કરમાં અને ત્યાં પણ કાર્તિકની પૂર્ણિમાએ જે કન્યાદાન કરશે તેમને સ્વર્ગમાં અક્ષયવાસ થશે. જે લોકો જળમાં ઉભા રહીને તલના બનેલા હાથીને રત્નોથી શણગારીને બ્રાહ્મણને દાનમાં આપે છે તેમને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. જે ભક્તિપૂર્વક આ ઉત્તમ વ્રતોનું વર્ણન વાંચે અને સાંભળે છે તેઓ 100 મન્વંતરો સુધી ગંધર્વોના સ્વામી થાય છે. સ્નાન વિના ન તો શરીર નિર્મળ થાય છે અને ન મન પણ શુદ્ધ થાય છે. તેથી મનની શુદ્ધિ માટે સર્વપ્રથમ સ્નાનનું વિધાન છે. ઘરમાં રાખેલા અથવા તરતના તાજા જળથી સ્નાન કરવું જોઈએ. કોઈ જળાશયનું અથવા નદીનું જળ સુલભ હોય તો ઉત્તમ છે. મંત્ર વેતા વિદ્વાન પુરુષે મૂળ મંત્ર દ્વારા તીર્થની કલ્પના કરવી જોઈએ. ઓમ નમો નારાયણાય, આ મૂળ મંત્ર છે. પ્રથમ હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક આચમન કરવું તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બહાર અંદરથી પવિત્ર રહેવું. પછી 4 હાથનું ચોકોર મંડળ બનાવીને તેમાં નીચેના વાક્યો દ્વારા ભગવતી ગંગાનું આહ્વાન કરવું. હે ગંગે, તમે ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થયા છો. શ્રી વિષ્ણુ જ તમારા દેવતા છે, તે માટે તમને વૈષ્ણવી કહે છે. હે દેવી, તમે જન્મથી મૃત્યુ સુધી સમસ્ત પાપોથી મારી રક્ષા કરો. સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં કુલ 3.5 કરોડ તીર્થ છે. આ વાયુ દેવતાનું કથન છે. હે માતા જાહ્નવી, તે બધા તીર્થ તમારામાં રહેલા છે. દેવલોકમાં તમારું નામ નંદિની અને નલિની છે. આ સિવાય દક્ષા, પૃથ્વી, શુભગા, વિશ્વકાયા, શિવા, અમૃતા, વિદ્યાધરી, મહાદેવી, લોકપ્રસાદિની, ક્ષેમા, જાહ્નવી, શાંતા અને શાંતિ પ્રદાયની વગેરે તમારા અનેક નામ છે. શ્લોક આ પ્રમાણે છે. વિષ્ણુ પાદ પ્રસૂતાસી વૈષ્ણવી વિષ્ણુ દેવતા, પાહી નસ્તવેન સમસ્ત સ્માદા અજન્મ મરણાંતિકાંત, ત્રિસ્ત્રહ કોટ્યો અર્ધ કોટી ચ તીર્થાનામ વાયુર્બ્રવીત, દિવી ભૂમ્યન અંતરિક્ષે ચ તાની તે સંતિ જાહ્નવી, નંદની નિત્યેવ તે નામ દેવેશુ નલિનીતિ ચ, દક્ષા પૃથ્વી ચ શુભગા વિશ્વકાયા શિવામૃતા, વિદ્યાધરી મહાદેવી તથા લોકપ્રસાદિની, ક્ષેમા ચ જાહ્નવી ચૈવ શાંતા શાંતિ પ્રદાયની. અધ્યાય 20મો, શ્લોક 149-152. જ્યાં સ્નાનના સમયે આ પવિત્ર નામોનું કીર્તન થાય છે ત્યાં ત્રિપદ ગામીની ભગવતી ગંગા ઉપસ્થિત થઈ જાય છે. 7 વાર ઉપયુક્ત નામોના જપ કરીને સંપુટના આકારમાં બંને હાથ જોડીને તેમાં જળ લેવું. 3, 4, 5 અથવા 7 વાર મસ્તક પર નાખવું. પછી વિધિપૂર્વક મૃતિકાને અભિમંત્રિત કરીને પોતાના અંગોમાં લગાવી અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે. અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે હરમે પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ, ઉદ્ધૃતાસી વરાહેણ કૃષ્ણેન સતબાહુના, નમસ્તે સર્વલોકાનામ પ્રભવારિણી સુવ્રતે. અધ્યાય 20મો, શ્લોક 155-157. હે વસુંધરે, તમારી ઉપર અશ્વ એટલે કે ઘોડા અને રથ ચાલ્યા કરે છે. ભગવાન શ્રી વિષ્ણુએ પણ વામન રૂપે તમને એક પગથી માપી લીધા હતા. હે મૃતકે, મેં જે બુરા કર્મ કર્યા હોય મારા તે બધા પાપોને તમે હરી લો. હે દેવી, ભગવાન શ્રી વિષ્ણુએ 100 ભુજાઓ વાળા વરાહનું રૂપ ધારણ કરીને તમને જળમાંથી બહાર કાઢ્યા હતા. તમે સંપૂર્ણ લોકોની ઉત્પત્તિ માટે અરણી સમાન છો. હે સુવ્રતે, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે મૃતિકા લગાવીને પુનઃ સ્નાન કરવું. પછી વિધિવત આચમન કરીને ઉઠવું અને શુદ્ધ સફેદ ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને ત્રિલોકીને તૃપ્ત કરવા માટે તર્પણ કરવું. સર્વપ્રથમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા પ્રજાપતિનું તર્પણ કરવું. ત્યાર પછી દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ, શ્રેષ્ઠ અપ્સરાઓ, ક્રૂર સર્પ, ગરુડ, પક્ષી, જંભક વગેરે, અસુર, વિદ્યાધર, મેઘ, આકાશચારી જીવ, નિરાધાર જીવ, પાપી જીવ તથા ધર્મપરાયણ જીવોને તૃપ્ત કરવા માટે હું જળ આપું છું, આમ કહીને તે બધાને જલાંજલિ આપવી. દેવા યક્ષાસ તથા નાગા ગંધર્વાપ્સરામ વરાહા ક્રૂરાહા સર્પાહા સુપર્ણાશ્વ તરવો જંભકાદયઃ વિદ્યાધરા जलधरास्तेथ वाकाशगामिनः। निराधारस्व ये जीवा पापे धर्मे रतास्व ये तेषाम आप्यायनम चैव दीयते सलिलम मया। अध्याय विष्णु श्लोक 156-158। દેવતાઓનું તર્પણ કરતા યજ્ઞોપવિતને ડાબા ખંભા પર રાખવું, ત્યાર પછી તેને ગળામાં માળાની જેમ કરી લેવું અને મનુષ્યો ઋષિઓ તથા ઋષિપુત્રોનું ભક્તિપૂર્વક તર્પણ કરવું। સનક સનંદન સનાતન કપિલ આસુરી વોઢુ અને પંચશિખ આ બધા મારા આપેલા જળથી સદા તૃપ્ત થાઓ એવી ભાવના કરીને જળ આપવું। સનકસ્વ સનદસ્વ તૃતીયસ્વ સનાતન કપિલસ્વ સુરીશેષ વોઢુ પંચશિખસ્તથા સર્વે તે તૃપ્તિ માયાંતુ મદતે નાબ્નુના નાંબુના સદા। અધ્યાય 20 શ્લોક 160-161। એ જ પ્રમાણે મરીચી યત્રી અંગિરા પુલત્સ્ય પુલહ ક્રતુ પ્રચેતા વશિષ્ઠ ભૃગુ નારદ તથા સંપૂર્ણ દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓનું અક્ષત સહિત જળ દ્વારા તર્પણ કરવું। ત્યાર પછી યજ્ઞો પવિત્રને જમણા ખભા પર લઈને ડાબા ઢીચણને ધરતી પર ટેકવીને બેસવું, પછી અગ્નિસ્વાત સૌમ્ય હવિષ્યા હવિષ્માન ઉષ્મપ સુકાલી બહિર્ષદ તથા આજ્યપ નામના પિત્રોનું તલ અને ચંદનયુક્ત જળથી ભક્તિપૂર્વક તર્પણ કરવું। આ જ પ્રમાણે હાથમાં કુશ લઈને પવિત્ર ભાવે પરલોકવાસી પિતા પિતામહ વગેરેને માતામહ વગેરેનું નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું। આ ક્રમથી વિધિ અને ભક્તિ સાથે બધાનું તર્પણ કરીને નીચેનો મંત્ર બોલવું। યે બાંધવા બાંધવા યે યે અન્ય જન્મની બાંધવા તે તૃપ્તિમખિલા યાંતુ યે અપ્યસ્મત તો એકાંક્ષિણ। અધ્યાય 20 શ્લોક 169-170। જે લોકો મારા બાંધવ ન હોય, જે મારા બાંધવ હોય તથા જે બીજા કોઈ જન્મમાં મારા બાંધવ રહ્યા હોય તે બધા મારા આપેલા જળથી તૃપ્ત થાઓ। તેમના સિવાય બીજા જે કોઈ પ્રાણી મારી પાસે જળની અભિલાષા રાખતા હોય તેઓ પણ તૃપ્ત થાય। આમ કહીને તેમના ઉદ્દેશથી જળ છોડવું। ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરીને પોતાની આગળ પુષ્ય અને અક્ષત દ્વારા પુષ્પ અને અક્ષત દ્વારા કમળની આકૃતિ બનાવી, પછી પ્રયત્નપૂર્વક સૂર્યદેવના નામોનું ઉચ્ચારણ કરીને અક્ષત પુષ્પ અને લાલચંદન મિશ્રિત જળથી અર્ધ્ય આપવું। અર્ધ્ય દાનનું મંત્ર આ પ્રમાણે છે: નમસ્તે વિશ્વરૂપાય, નમસ્તે બ્રહ્મરૂપિણે, સહસ્ત્રરશ્મયે નિત્યમ નમસ્તે સર્વતેજસે, નમસ્તે રુદ્રવપુષે, નમસ્તે ભક્તવત્સલ, પદ્મનાભ નમસ્તે અસ્તુ કુંડલાંગદ ભૂષિત, નમસ્તે સર્વલોકેશી લોકેશુ સુપ્તાંસ્તાન પ્રતિબુદ્ધ્યસે, સુકૃતમ દુષ્કૃતમ ચૈવ સર્વમ પશ્યસી સર્વદા, સત્યદેવ નમસ્તે અસ્તુ પ્રસિદ્ધ મમ ભાસ્કર, દિવાકર નમસ્તે અસ્તુ પ્રભાકર નમોસ્તુ તે। અધ્યાય 20મો શ્લોક 172-175। ભગવાન સૂર્ય, તમે વિશ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છો, આ બંને રૂપોમાં તમને નમસ્કાર છે। તમે સહસ્ત્ર કિરણોથી સુશોભિત અને સર્વના તેજ રૂપ છો, તેમને સદા નમસ્કાર છે। હે ભક્ત વત્સલ રુદ્ર રૂપધારી, આપ પરમેશ્વરને વારંવાર નમસ્કાર છે। કુંડળ અને અંગદ વગેરે આભૂષણોથી વિભૂષિત પદ્મનાભ, તમને નમસ્કાર છે। હે ભગવાન, તમે સંપૂર્ણ લોકોના સૂતેલા જીવોને જગાડો છો, તમને મારા પ્રણામ છે। તમે સદા સર્વના પાપ પુણ્યને જોયા કરો છો, હે સત્યદેવ તમને નમસ્કાર છે। હે ભાસ્કર, મારા પર પ્રસન્ન થાઓ, હે દિવાકર તમને નમસ્કાર છે, હે પ્રભાકર તમને નમસ્કાર છે। આ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર કરીને ત્રણ વાર તેમની પ્રદક્ષિણા કરવી, પછી દ્વિજ ગાય અને સોનાનો સ્પર્શ કરીને પોતાના ઘરમાં જવું અને ત્યાં ભગવાનની પાવન પ્રતિમાનું પૂજન કરવું। ત્યાર પછી ભગવાનને ભોગ લગાવીને બલિ વૈશ્વ દેવ કર્યા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરવું। આ વિધિથી નિત્ય કર્મ કરીને સમસ્ત ઋષિઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। પુલત્સ્યજી કહે છે, હે રાજન, પૂર્વકાળની વાત છે, બૃહત નામના કલ્પમાં ધર્મમૂર્તિ નામે એક રાજા હતા, જેમની ઇન્દ્ર સાથે મિત્રતા હતી. તેમણે હજારો દૈત્યોનો વધ કર્યો હતો. સૂર્ય અને ચંદ્રમા પણ તેમના તેજની સામે પ્રભાહીન લાગતા હતા. તેમણે સેંકડો શત્રુઓને પરાસ્ત કર્યા હતા. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. મનુષ્યોથી તેમનો કદી પરાજય થયો ન હતો. એમની પત્નીનું નામ ભાનુમતી હતું. તે ત્રિભુવનમાં સર્વથી સુંદર હતી. તેણે લક્ષ્મીની જેમ પોતાના સૌંદર્યથી દેવ સુંદરીઓને પણ માત કરી દીધી હતી. ભાનુમતી જ રાજાની પટરાણી હતી. રાજા તેને પ્રાણથી પણ અધિક માનતા હતા. એક દિવસ રાજસભામાં બેઠેલા મહારાજ ધર્મમૂર્તિએ વિસ્મય વિમુગ્ધ થઈ પોતાના પુરોહિત મુનિશ્રેષ્ઠ વશિષ્ઠને પ્રણામ કરીને પૂછ્યું, ભગવાન, ક્યાં ધર્મના પ્રભાવથી મને સર્વોત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે? મારા શરીરમાં જે સદા ઉત્તમ અને વિપુલ તેજ છે એનું શું કારણ છે? વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, પ્રાચીન કાળમાં એક લીલાવતી નામની વેશ્યા હતી, જે સદા ભગવાન શંકરની ભક્તિમાં તત્પર રહેતી હતી. એકવાર તેણે પુષ્કરમાં ચતુર્દશીએ મીઠાનો પહાડ બનાવીને સોનાની દેવ પ્રતિમા સાથે વિધિપૂર્વક દાન કર્યું હતું. શુદ્ધ નામે એક સોની હતો. તે લીલાવતીના ઘરમાં નોકરનું કામ કરતો હતો. તેણે જ બહુ શ્રદ્ધા સાથે મુખ્ય મુખ્ય દેવતાઓની સોનાની પ્રતિમાઓ બનાવી હતી, જે જોવામાં અત્યંત સુંદર તથા શોભા સંપન્ન હતી. ધર્મનું કામ સમજીને તેણે તે પ્રતિમાઓ બનાવવાની મજૂરી લીધી ન હતી. તે નમકના પર્વત પર જે સોનાના વૃક્ષ લગાવવામાં આવ્યા હતા તેમને તે સોનીની સ્ત્રીએ તપાવીને તેજસ્વી બનાવી દીધા હતા. સોનીની પત્ની પણ લીલાવતીને ઘેર પરિચારિકાનું કામ કરતી હતી. તે બંને બ્રાહ્મણોની સેવાથી લઈને બધું કાર્ય સંપન્ન કર્યું હતું. ત્યારબાદ દીર્ઘકાળ પછી લીલાવતી વેશ્યા બધા પાપોથી મુક્ત થઈને શિવજીના ધામમાં ચાલી ગઈ તથા તે સોની, જે ગરીબ હોવા છતાં પણ અત્યંત સાત્વિક હતો અને તેણે લીલાવતી પાસે મજૂરી લીધી ન હતી, તે તમે જ છો. તે પુણ્યના પ્રભાવથી તમે સાતે દ્વીપોના સ્વામી તથા હજારો સૂર્ય જેવા તેજસ્વી છો. સોનીની જેમ તેની પત્નીએ પણ સોનાના વૃક્ષો અને દેવ મૂર્તિઓને કાંતિમાન બનાવી હતી, તેથી તે જ તમારી પત્ની ભાનુમતી થઈ છે. પ્રતિમાઓને સુંદર અને તેજસ્વી બનાવવાના કારણે મહારાણીનું રૂપ અતિ સુંદર થયું છે અને તે જ પુણ્યના પ્રભાવથી તમે મનુષ્ય લોકમાં અપરાજિત થયા છો તથા તમને આરોગ્ય અને સૌભાગ્યથી યુક્ત રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. તેથી તમે પણ વિધિપૂર્વક ધાન્ય પર્વત વગેરે 10 પ્રકારના પર્વત બનાવીને તેમનું દાન કરો. પુલત્સ્યજી કહે છે, રાજા ધર્મમૂર્તિએ બહુ સારું કહીને વશિષ્ઠજીના વચનોનો આદર કર્યો અને અનાજ વગેરેના પર્વત બનાવીને તે બધાનું વિધિપૂર્વક દાન કર્યું. ત્યાર પછી તેઓ દેવતાઓથી પૂજિત થઈને મહાદેવજીના પરમ ધામમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય પ્રસંગનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તે પણ પાપ રહિત થઈને સ્વર્ગલોકમાં જાય છે. હે રાજન, અન્ન વગેરે પર્વતોના દાનનો પાઠ કરવા માત્રથી દુઃસ્વપ્નનો નાશ થઈ જાય છે. પછી જ્યાં પુષ્કર ક્ષેત્રમાં શાંત ચિત્ત થઈને સર્વ પ્રકારના પર્વતોનું સ્વયં દાન કરે છે, તેને મળનારા ફળનું કોણ વર્ણન કરી શકે છે? અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.